श्री पद्म पुराण सृष्टिखंड अनुक्रमणिका प्रमाणे 40मो अध्याय। पतिव्रता ब्राह्मणी नो उपाख्यान, कोल्टा स्त्रीओना संबंध में उमा नारद संवाद, पतिव्रता नो महिमा अने कन्यादान नो फल। नरोत्तमे पूछ्यु, नाथ, पतिव्रता स्त्री मारा भूतकाळनी वात ने कई रीते जाने छे, તેનો પ્રભાવ કેવો છે બધું જણ બતાવવાની કૃપા કરો। શ્રી ભગવાને કહ્યું, વત્સ, હું આ વાત તમને પહેલા કહી ચૂક્યો છું, છતાં ફરી સાંભળવાની ઈચ્છા હોય તો સાંભળો। તમારા મનમાં જે કાંઈ પ્રશ્ન છે તે બધાનો ઉત્તર આપી રહ્યો છું। જે સ્ત્રી પતિવ્રતા હોય છે તે પતિને પ્રાણ સમાન સમજે છે અને સદા પતિના હિત સાધનમાં સંલગ્ન રહે છે। આવી સ્ત્રી દેવતાઓ અને બ્રહ્મવાદી મુનિઓની પણ પૂજ્ય હોય છે। જે નારી એક જ પુરુષની સેવાનો સ્વીકાર કરે છે, બીજા તરફ દ્રષ્ટિ પણ નાખતી નથી, તે સંસારમાં પરમ પૂજનીય માનવામાં આવે છે। તાત, પ્રાચીન કાળની વાત છે, મધ્ય દેશમાં એક સુંદર નગર હતું। તેમાં એક પતિવ્રતા બ્રાહ્મણી રહેતી હતી, તેનું નામ શેબ્યા હતું। તેનો પતિ પૂર્વજન્મના પાપથી કોઢી થઈ ગયો હતો, તેના શરીરમાં અનેક ઘાવ પડી ગયા હતા। શેબ્યા સદા આવા પતિની સેવામાં સંલગ્ન રહેતી હતી। પતિના મનમાં જે જે ઈચ્છા થતી તે બધી તેની શક્તિ અનુસાર પૂરી કરતી હતી। દરરોજ ભગવાનની જેમ પતિની પૂજા કરતી અને દોષ બુદ્ધિ વિના તેના પતિ વિશેષ સ્નેહ રાખતી હતી। એક દિવસ તેના પતિએ રસ્તા પર જઈ રહેલી એક પરમ સુંદર વેશ્યાને જોઈ, તેને જોઈને તે અત્યંત મોહિત થઈ ગયો। તેની બુદ્ધિ કામાધીન થઈ ગઈ, તે દીર્ઘકાળ સુધી લાંબા શ્વાસ લેતો રહ્યો અને છેવટે બહુ ઉદાસ થઈ ગયો। તેના ઊંચા શ્વાસ સાંભળીને પતિવ્રતા ઘરની બહાર આવી અને પતિને પૂછવા લાગી, નાથ, તમે ઉદાસ કેમ થઈ ગયા? તમે લાંબા શ્વાસ કેમ લીધા? પ્રભુ, તમને જે પ્રિય હોય તે કાર્ય મને કહો, તે કરવા યોગ્ય હોય કે ન હોય હું તમારા પ્રિય કાર્યને અવશ્ય પૂર્ણ કરીશ। એકમાત્ર તમે જ મારા ગુરુ છો, પ્રિયતમ છો। પત્નીના આ પ્રમાણે પૂછ્યા પછી તેના પતિએ કહ્યું, પ્રિય, આ કાર્યને ન તમે પૂરું કરી શકો છો કે ન હું પણ, તેથી વ્યર્થ વાત કરવી યોગ્ય નથી। પતિવ્રતા બોલી, નાથ, મને વિશ્વાસ છે હું તમારો મનોરથ જાણીને તે કાર્યને સિદ્ધ કરી શકીશ। તમે મને આજ્ઞા આપો, કોઈ પણ ઉપાયે મારે તમારું કાર્ય સિદ્ધ કરવું છે। જો તમારા દુષ્કર કાર્યને હું યત્ન કરીને પૂર્ણ કરી શકું તો આ લોક અને પરલોકમાં મારું પરમ કલ્યાણ થશે। કોઢીએ કહ્યું, સાધ્વી, હમણાં જ આ રસ્તા પરથી એક પરમ સુંદર વેશ્યા જઈ રહી હતી। તેનું શરીર બધી રીતે મનોહર હતું, તેને જોઈને મારું હૃદય કામાગ્નિથી દગ્ધ થઈ રહ્યું છે। જો તમારી કૃપાથી હું તે નવી ઓનાને પ્રાપ્ત કરી શકું તો મારો જન્મ સફળ થઈ જશે। દેવી, તમે તેનો મેળાપ કરાવીને મારું હિત સાધન કરો। પતિની કહેલી વાત સાંભળીને પતિવ્રતા બોલી, પ્રભો, અત્યારે ધીરજ રાખો, હું યથાશક્તિ તમારું કાર્ય સિદ્ધ કરીશ। આમ કહીને પતિવ્રતાએ મનમાં કંઈક વિચાર કર્યો અને રાત્રિના અંતિમ ભાગ એટલે કે વહેલી સવારે ઉઠીને તે ગોબર અને ઝાડુ લઈને તરત જ ચાલવા માંડી। જતી વખતે તેના મનમાં બહુ પ્રસન્નતા હતી। વેશ્યાને ઘેર જઈને તેણે તેના આંગણાઓમાં અને આજુબાજુ ઝાડુ કાઢ્યું તથા ગોબરથી આંગણું લીપી પોતીને લોકોની દ્રષ્ટિ પડી ન જાય તેવા ભયથી તે તરત જ પોતાને ઘેર ચાલી આવી। આ પ્રમાણે સતત 3 દિવસ સુધી પતિવ્રતાએ વેશ્યાના ઘરમાં ઝાડુ કાઢવાનું અને લીપવાનું કામ કર્યું। ત્યારે વેશ્યા તેમના દાસ દાસીઓને પૂછવા લાગી, આજે આંગણામાં આટલી સરસ સફાઈ કોણે કરી છે? સેવકોએ પરસ્પર વિચાર કરીને વેશ્યાને કહ્યું, ભદ્રે, ઘરની સફાઈનું આ કામ અમે લોકોએ તો કર્યું નથી। આ સાંભળીને વેશ્યાને ભારે આશ્ચર્ય થયું। તેણે ઘણીવાર સુધી આ વિશે વિચાર્યું અને રાત્રિ પસાર થતા જેવી તે ઉઠી ત્યારે તેની દ્રષ્ટિ તે પતિવ્રતા બ્રાહ્મણી પર પડી અને બોલી, હાય હાય, તમે આ શું કરો છો? ક્ષમા કરો, રહેવા દો। આમ કહીને વેશ્યાએ તેના પગ પકડી લીધા અને ફરી કહ્યું, પતિવ્રતે, તમે મારું આયુષ્ય, શરીર, સંપત્તિ, યશ તથા કીર્તિ આ બધાનો વિનાશ કરવા માટે આ ચેષ્ટા કરી રહી છો. સાધ્વી, તમે જે જે વસ્તુ માગો તે અવશ્ય આપીશ. આ વાત હું દ્રઢ નિશ્ચય સાથે કહી રહી છું. સોનું, રત્ન, મણી, વસ્ત્ર તથા બીજી પણ જે કોઈ વસ્તુની તમારા મનમાં અભિલાષા હોય તે માંગો. ત્યારે પતિવ્રતાએ વેશ્યાને કહ્યું, મારે ધનની જરૂર નથી, તમારું જ કામ છે, જો કરો તો કહું. તે કાર્યની સિદ્ધિ થયા પછી જ મારા હૃદયમાં સંતોષ થશે અને ત્યારે હું એવું સમજીશ કે તમે મારો બધો મનોરથ પૂર્ણ કર્યો. વૈશ્યા બોલી, પતિવ્રતે, તમે જલ્દી કહો, હું સાચું કહું છું કે તમારું અભિષ્ટ કાર્ય અવશ્ય કરીશ. માતાજી, તમે તરત પોતાની જરૂરત જણાવો અને મારી રક્ષા કરો. પતિવ્રતાએ લજવાતા લજવાતા તે કાર્ય જે તેના પતિને શ્રેષ્ઠ અને પ્રિય લાગતું હતું તે કહી સંભળાવ્યું. તે સાંભળીને વેશ્યા એક ક્ષણ સુધી પોતાના કર્તવ્ય અને તેના પતિની ઈચ્છા પર થોડો વિચાર કરતી રહી. દુર્ગંધયુક્ત કોઢી મનુષ્યની સાથે સંસર્ગ કરવાની વાત વિચારીને તેના મનમાં બહુ દુઃખ થયું. તેણે પતિવ્રતાને આ પ્રમાણે કહ્યું, દેવી, જો તમારા પતિ મારે ઘેર આવે તો એક દિવસ તેમની ઈચ્છા પૂરી કરીશ. પતિવ્રતાએ કહ્યું, સુંદરી, હું આજે જ રાત્રે મારા પતિને લઈને તમારે ઘેર આવીશ અને જ્યારે તેઓ પોતાની અભિષ્ટ વસ્તુનો ઉપભોગ કરીને સંતુષ્ટ થઈ જશે ત્યારે પાછી તેમને મારે ઘેર લઈ જઈશ. વેશ્યા બોલી, મહાભાગે, હવે તરત પોતાને ઘેર જાઓ, તમારા પતિ આજે અડધી રાત્રિના સમયે મારા મહેલમાં આવે. આ સાંભળીને પતિવ્રતા સ્ત્રી પોતાને ઘેર આવી ગઈ. આવીને તેણે પોતાના પતિને કહ્યું, પ્રભુ, તમારું કાર્ય સફળ થઈ ગયું, આજે જ રાત્રે તમારે તેના ઘેર જવાનું છે. કોઢી બ્રાહ્મણ બોલ્યો, દેવી, હું તેને ઘેર કઈ રીતે જઈશ, હું તો ચાલી શકતો નથી, પછી કઈ રીતે આ કાર્ય સિદ્ધ થશે? પતિવ્રતા બોલી, પ્રાણનાથ, હું તમને મારી પીઠ પર બેસાડીને તેના ઘરે પહોંચાડીશ અને તમારો મનોરથ સિદ્ધ થયા પછી તે જ રસ્તે પાછા લઈ આવીશ. બ્રાહ્મણે કહ્યું, કલ્યાણી, તમારા પ્રયત્નેથી જ મારું બધું કાર્ય સિદ્ધ થશે. આ સમયે તમે જે કાર્ય કર્યું છે તે બીજી સ્ત્રી માટે દુષ્કર છે. શ્રી ભગવાન કહે છે, તે નગરમાં કોઈ ધનવાનના ઘરમાંથી ચોરોએ ઘણું ધન ચોરી લીધું. આ વાત જ્યારે રાજાએ સાંભળી ત્યારે તેમણે રાત્રે ચોકી કરનારા બધા ગુપ્તચરોને બોલાવ્યા અને ગુસ્સે થઈને કહ્યું, જો તમારે જીવતા રહેવાની ઈચ્છા હોય તો આજે ચોરને પકડીને મારા હવાલે કરો. રાજાની આજ્ઞા મળતા બધા ગુપ્તચરો ચોરને પકડવાની ઈચ્છાથી ચાલી નીકળ્યા. તે નગર પાસે જ એક ઘોર જંગલ હતું. ત્યાં એક વૃક્ષ નીચે મહામુનિ માંડવ્ય સમાધિ લગાવીને બેઠા હતા. તેઓ યોગીઓમાં મહાન અને તપસ્યાના તેજથી દીદીપ્યમાન થઈ રહ્યા હતા. બ્રહ્માજી જેવા તે તેજસ્વી મુનિને જોઈને દુષ્ટ ગુપ્તચરોએ પરસ્પર વિચારીને કહ્યું, આ જ ચોર છે, આ ધૃત અદ્ભુત વેશ બનાવીને આ જંગલમાં રહે છે. આમ કહીને તે દુષ્ટોએ માંડવી મુનિને બાંધી દીધા. પરંતુ તે કઠોર સ્વભાવના મનુષ્યને ન તો તેમણે કંઈ કહ્યું અને ન તેમની સામે દ્રષ્ટિપાત પણ કર્યો. જ્યારે ગુપ્તચરો તેમને બાંધીને રાજાની પાસે લઈ જઈ રહ્યા હતા ત્યારે રાજાએ કહ્યું, આજે મને ચોર મળ્યો છે, તમે આને નગરના પ્રવેશ દ્વાર પર લઈ જાઓ અને ચોરને માટે જે નિયત દંડ છે તે આને આપો. તેમણે માંડવીય મુનિને ત્યાં લઈ જઈને રસ્તામાં રોપેલી સુળી પર મૂકી દીધા. તે સુળીની અણી મુનિના ગુદા દ્વારથી પ્રવિષ્ટ થઈને મસ્તકની બહાર નીકળી ગઈ. ઋષિની આખું શરીર સુળીથી વિંધાઈ ગયું. એ દરમિયાન અડધી રાત્રિના ઘોર અંધકારમાં કે જ્યારે આકાશમાં વાદળોની ઘટાઓ છવાઈ રહી હતી, તે પતિવ્રતા બ્રાહ્મણી પોતાના પતિને પીઠ પર બેસાડીને વેશ્યાને ઘેર જઈ રહી હતી. તે મુનિની નજીકથી નીકળી તેથી તે કોઢીના શરીરને માંડવી મુનિના શરીરનો સ્પર્શ થઈ ગયો. કોઢીના સંસર્ગથી ઋષિની સમાધિ ભંગ થઈ ગઈ. તેઓ ક્રોધિત થઈને બોલ્યા, જેણે મને અત્યારે અતિશય વેદનાનો અનુભવ કરાવનારી કષ્ટમય અવસ્થામાં પહોંચાડી દીધો છે તો સૂર્યોદય થતા થતા ભસ્મ થઈ જાય. માંડવ્ય ઋષિના વચન સાંભળતા જ તે કોઢી જમીન પર પડી ગયો. ત્યારે પતિવ્રતાએ કહ્યું, આજથી 3 દિવસ સુધી સૂર્યોદય ન થાવો. આમ કહીને તે પતિને પોતાને ઘેર લઈ ગઈ અને એક સુંદર સૈયા પર સુડાવીને સ્વયં તેમની પાસે બેસી રહી. આ બાજુ મુનિશ્રેષ્ઠ માંડવીએ તે કોઢીને શ્રાપ આપીને પોતાના અભિષ્ટ સ્થાને ચાલ્યા ગયા. સંસારમાં 3 દિવસ સુધી સૂર્યોદય ન થયો. ચરાચર પ્રાણીઓ સહિત 3 લોક વ્યથિત થઈ ગયા. આ જોઈને બધા દેવતાઓ ઇન્દ્રને આગળ કરીને બ્રહ્માજી પાસે ગયા અને સૂર્યોદય ન થવાના સમાચાર આપી સમાચાર કહીને બોલ્યા, ભગવાન, સૂર્યોદય ન થવાનું શું કારણ છે? આ અમને સમજાતું નથી. આ સમયે તમને યોગ્ય લાગે તે કરો. તેમની વાત સાંભળીને બ્રહ્માજીએ પતિવ્રતા બ્રાહ્મણી અને માંડવ્ય મુનિની બધી વાત કહી સંભળાવી. ત્યાર પછી દેવતાઓ વિમાન પર આરૂઢ થઈને પ્રજાપતિને આગળ કરીને તરત જ પૃથ્વી પર તે કોઢી બ્રાહ્મણના ઘર પાસે ગયા. તેમના વિમાનોની કાંતિ અને મુનિઓના તેજથી પતિવ્રતાના ઘરમાં સેંકડો સૂર્યનો પ્રકાશ છવાઈ ગયો. તે સમયે હંસ જેવા તેજસ્વી વિમાનો દ્વારા આવેલા દેવતાઓને પતિવ્રતાએ જોયા. તે પોતાના પતિની પાસે સૂઈ રહી હતી. બ્રહ્માજીએ તેને સંબોધિત કરીને કહ્યું, માતા, સંપૂર્ણ દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયો વગેરે પ્રાણીઓની જેનાથી મૃત્યુ થવાની સંભાવના છે, તેવું કાર્ય તમને કેમ પસંદ આવ્યું? સૂર્યોદયની સામે જે તમારો રોષ છે તેનો ત્યાગ કરો. પતિવ્રતા બોલી, ભગવાન, એકમાત્ર પતિ જ મારા ગુરુ છે. એ મારા માટે બધા લોકોથી વધીને છે. સૂર્યોદય થતા જ મુનિના શ્રાપથી તેમનું મૃત્યુ થઈ જશે. તે કારણે મેં સૂર્યોદય થતા રોક્યો છે. ક્રોધ, મોહ, લોભ, માત્સર્ય અથવા કામને વશ થઈને મેં આવું કર્યું નથી. બ્રહ્માજીએ કહ્યું, માતા, જ્યારે એકના મૃત્યુથી 3 લોકનું હિત થતું હોય તો આવી સ્થિતિથી તમને વધારે પુણ્ય થશે. પતિવ્રતા બોલી, પતિનો ત્યાગ કરીને મને તમારો પરમ કલ્યાણમય સત્ય લોક પણ માન્ય નથી. બ્રહ્માજીએ કહ્યું, દેવી, સૂર્યોદય થતા જ્યારે સંપૂર્ણ ત્રિલોક સ્વસ્થ થઈ જશે ત્યારે તમારા પતિના ભસ્મ થઈ જવા છતાં પણ હું તમારું કલ્યાણ સાધન કરીશ. અમારા લોકોના આશીર્વાદથી આ કોઢી બ્રાહ્મણ કામદેવ જેવો સુંદર થઈ જશે. બ્રહ્માજીની વાત સાંભળીને સતીએ થોડો વિચાર કર્યો. ત્યાર પછી આ કહીને તેણે સ્વીકૃતિ આપી દીધી. પછી તો તરત સૂર્યોદય થયો અને મુનિના શ્રાપથી પીડિત બ્રાહ્મણ રાખનો ઢગલો થઈ ગયો. પછી તે રાખમાંથી કામદેવ સમાન સુંદર રૂપ ધારણ કરીને તે બ્રાહ્મણ પ્રગટ થયો. આ જોઈને બધા પૂર્વવાસી બહુ વિશ્વમાં પડી ગયા. દેવતા પ્રસન્ન થઈ ગયા. બધા લોકોનું ચિત્ત પૂર્ણ સ્વસ્થ થયું. તે સમયે સ્વર્ગલોકમાંથી સૂર્ય જેવું તેજસ્વી એક વિમાન આવ્યું અને તે સાધ્વી પોતાના પતિ સાથે તેના પર બેસીને દેવતાઓની સાથે સ્વર્ગમાં ચાલી ગઈ. શ્રી ભગવાને કહ્યું, શુભા પણ આવી જ પતિવ્રતા છે, તેથી તે મારા જેવી છે. તે સતીત્વના પ્રભાવથી જ તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન 3 કાળની વાતો જાણે છે. જે મનુષ્ય આ પરમ ઉત્તમ ઉપાખ્યાનને જિજ્ઞાસુને સંભળાવશે તેના જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જશે. બ્રાહ્મણે પૂછ્યું, ભગવાન, માંડવ્ય મુનિના શરીરમાં સૂળીનો આઘાત કેમ થયો તથા પતિવ્રતાના પતિને કોઢનો રોગ કેમ થયો? ભગવાન શ્રી વિષ્ણુ બોલ્યા, માંડવ્ય મુનિ જ્યારે બાળક હતા ત્યારે તેમણે અજ્ઞાન અને મોહવશ એક જંતુના ગુદા દેશમાં તણખલું નાખીને છોડી દીધું હતું. જોકે તે સમયે તેમને ધર્મનું જ્ઞાન ન હતું, તો પણ તે દોષના કારણે તેમને એક દિવસ રાત આવું કષ્ટ ભોગવવું પડ્યું. પરંતુ માંડવ્ય મુનિએ સમાધિસ્થ હોવાના કારણે સૂળીની વેદનાનો પૂરો અનુભવ કર્યો નહીં. એ જ પ્રમાણે પતિવ્રતાના પતિએ પણ પૂર્વ જન્મમાં એક કોઢી બ્રાહ્મણનો વધ કર્યો હતો, તેથી તેના શરીરમાં દુર્ગંધયુક્ત કોઢનો રોગ ઉત્પન્ન થઈ ગયો. પરંતુ તેણે બ્રાહ્મણને 4 ગોરીદાન અને 3 કન્યાદાન આપ્યા હતા. તેના પુણ્યથી તેની પત્ની પતિવ્રતા થઈ. તે પત્નીના કારણે જ તે મારી એટલે કે ભગવાનની સમાનતાને પ્રાપ્ત થયો. બ્રાહ્મણે કહ્યું, નાથ, જો પતિવ્રતાનું આવું મહાત્મય છે ત્યારે તો જે પુરુષની સ્ત્રી વ્યભિચારિણી ન હોય તેને સ્વર્ગની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે. સતી સ્ત્રીથી સૌનું કલ્યાણ થવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, બરાબર છે. સંસારમાં કેટલીક સ્ત્રીઓ એવી કુલટા હોય છે જે સર્વસ્વ અર્પણ કરનારા પુરુષથી પ્રતિકૂળ આચરણ કરે છે. તેમનામાં પણ જે સંપૂર્ણ સ્વતંત્ર હોય, જેની દુરાચારથી રક્ષા કરવી અસંભવ હોય, તેવી સ્ત્રીનો તો મનથી પણ સ્વીકાર ન કરવો જોઈએ. જે નારી કામને વશ થઈ જાય છે તે નિર્ધન, કુરૂપ, ગુણહીન તથા નીચા કુળના નોકરનો પણ સ્વીકાર કરી લે છે. મૃત્યુની પણ તે દરકાર કરતી નથી. તે ગુણવાન, કુલીન, બહુ જ ધનવાન, સુંદર અને રતિ કાર્યમાં કુશળ પતિનો પણ ત્યાગ કરીને નીચ પુરુષનું સેવન કરે છે. વિપ્રવર, આ વિષયમાં ઉમા નારદ સંવાદ દ્રષ્ટાંત છે. કેમ કે નારદજી સ્ત્રીઓની ઘણી ચેષ્ટાઓ જાણે છે. નારદજી સ્વભાવથી જ સંસારની દરેક વાત જાણવાની ઈચ્છા રાખે છે. એકવાર તેઓ પોતાના મનમાં કંઈક વિચારીને પર્વતોમાં શ્રેષ્ઠ કૈલાસ પર્વત પર ગયા. ત્યાંથી મહાત્મા મુનિએ પાર્વતીજીને પ્રણામ કરીને પૂછ્યું, દેવી, હું સ્ત્રીઓની કુચેષ્ટાઓ જાણવા ચાહું છું. હું આ વિશે બિલકુલ અજાણ છું અને વિનિત ભાવે પ્રશ્ન પૂછી રહ્યો છું, તેથી તમે મને આ વાત કહો. પાર્વતી દેવીએ કહ્યું, નારદ, યુવાન સ્ત્રીઓનું ચિત્ત સદા પુરુષોમાં લાગેલું રહે છે, એમાં જરા પણ સંદેહ નથી. નારી ઘીથી ભરેલા ઘડા જેવી છે અને પુરુષ ધગધગતા અંગારા સમાન છે. તેથી ઘી અને અગ્નિને એક સ્થાન પર રાખવા ન જોઈએ. ધૃત કુંભસ્થમાં નારી તપતા અંગાર સમહપમાન તસ્માદ ઘૃતમ ચ વહનીમ ચ હોક સ્થાને ન ધારયત. 49મા અધ્યાયનો 21મો શ્લોક. જેમ મદમસ્ત હાથીને મહાવત અંકુશ અને મુદગરની સહાયતાથી પોતાના વશમાં રાખે છે, તે જ પ્રમાણે સ્ત્રીઓનો રક્ષક તેમને દંડના બળથી જ કાબુમાં રાખી શકે છે. બાળપણમાં પિતા, યુવાનીમાં પતિ અને ઘડપણમાં પુત્ર નારીની રક્ષા કરે છે. તેને કદી સ્વતંત્રતા આપવી ન જોઈએ. પિતા રક્ષતી કોમારે, ભરતા રક્ષતી યૌવને, પુત્રાશ્વ સ્થાવીરે ભાવે ન સ્ત્રી સ્વાતંત્ર મહર્તિ. 49મા અધ્યાય 23મો શ્લોક. સુંદર સ્ત્રીને જો તેની ઈચ્છા અનુસાર સ્વતંત્ર છોડી દેવામાં આવે તો પર પુરુષની પ્રાર્થનાથી અધીર થઈને તેના આદેશ અનુસાર વ્યભિચારમાં પ્રવૃત્ત થઈ જાય છે. જેમ તૈયાર રસોઈ પર નજર ન રાખવાથી તેના પર કાગડા અને કૂતરા અધિકાર જમાવી દે છે, તે જ પ્રમાણે યુવાન સ્ત્રી સ્વચ્છંદ હોય તો વ્યભિચારિણી થઈ જાય છે. પછી તે કુલટાના સંસર્ગથી આખું કુળ દૂષિત થઈ જાય છે. પરાયા બીજથી ઉત્પન્ન થનાર મનુષ્ય વર્ણશંકર કહેવાય છે. અરક્ષણ જાથા પાક સ્વકાક વસગો વસેત તથૈવ યુવતી નારી સ્વચ્છંદા દુષ્ટતામ વ્રજેત પુનરેવ કુલમ દુષ્ટમ તસ્યાહ સંસર્ગતો ભવેત પર બીજે નરો જાત સચ શાદ વર્ણશંકર. 49મો અધ્યાય શ્લોક 25-26. સદાચારીની સ્ત્રી પિતૃકુળ અને પિતૃકુળ અને પતિકુળ બંને કુળોનો યશ વધારે છે. સાધ્વી સ્ત્રી પોતાના કુળનો ઉદ્ધાર કરે છે અને દુરાચારીણી તેને નરકમાં નાખે છે. કહે છે, સંસારમાં સ્વર્ગ, કુળ, કલંક, યશ, અપશય, પુત્ર, પુત્રી અને મિત્ર વગેરે સ્ત્રીને આધીન જ છે. તેથી વિદ્વાન પુરુષે સંતાનની ઈચ્છાથી લગ્ન કરવા, જે પાપી પુરુષ કોઈ સાધ્વી સ્ત્રીને દૂષિત કરીને છોડી દે છે, તે પુરુષ તે સ્ત્રીની હત્યાનું પાપ વહોરીને નરકમાં પડે છે. જે પરાઈ સ્ત્રી સાથે બળાત્કાર કરે છે અથવા તેને ધનની લાલચ આપીને ફસાવે છે, તે આ સંસારમાં સ્ત્રી હત્યારો કહેવાય છે અને મૃત્યુ પછી ઘોર નરકમાં પડે છે. પરાઈ સ્ત્રીનું અપહરણ કરનાર પુરુષ ચાંડાળ યોનિમાં જન્મ લે છે. આ જ પ્રમાણે પતિ સાથે વંચના એટલે ઠગાઈ કરનારી વ્યભિચારીની સ્ત્રી ચિરકાળ સુધી નરક ભોગવીને કાગડાની યોનિમાં જન્મ લે છે અને ઉચ્ચિષ્ઠ અને દુર્ગંધયુક્ત પદાર્થો ખાઈ ખાઈને જીવન વિતાવે છે. તે ઉપરાંત મનુષ્ય યોનિમાં જન્મ લઈ વિધવા થાય છે જે માતા ગુરુપત્ની બ્રાહ્મણી રાજાની રાણી તથા બીજી કોઈ સ્ત્રી સાથે સમાગમ કરે છે તે અક્ષય નરકમાં પડે છે. બહેન ભાણેજની પત્ની બેટી બેટાની વહુ કાકી મામી ફોઈ તથા માસી વગેરે સ્ત્રીઓ સાથે સમાગમ કરવાથી કદી નરકમાંથી ઉદ્ધાર થતો નથી. એટલું જ નહીં, તેને બ્રહ્મ હત્યાનું પાપ પણ લાગે છે તથા તે આંધળો ગુંગો લૂલો થઈને નિરંતર નીચે પતન પામે છે. અર્થાત આવા અધઃ પતનથી તે કદી ઉગરી શકતો નથી. બ્રાહ્મણે પૂછ્યું, ભગવાન આવું પાપ કરનાર મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થાય છે? ભગવાને કહ્યું, ઉપયુક્ત સ્ત્રીઓ સાથે સમાગમ કરનાર પુરુષે લોઢાની સ્ત્રી પતિમાં બનાવડાવીને તેને અગ્નિમાં ખૂબ તપાવે, પછી તેનું ગાઢ આલિંગન કરીને પ્રાણ ત્યાગી દે અને શુદ્ધ થઈને પરલોકની યાત્રા કરે. જે મનુષ્ય ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરીને મારામાં મન પ્રવે છે અને સતત મારા ગોવિંદ નામનું સ્મરણ કરે છે તેના સર્વ પાપોનો નાશ થઈ જાય છે. તેના દ્વારા કરાયેલી હજારો બ્રહ્મ હત્યાઓ, 100 વાર કરેલો ગુરુપત્ની સમાગમ, લાખવાર કરેલું મદિરાનું સેવન, સોનાની ચોરી, પાપીઓનો ચિરકાળ સંસર્ગ તથા બીજા પણ મોટા મોટા પાપ અને પાતક છે, તે બધા મારું નામ લેવાથી તત્કાળ નાશ પામે છે. જેમ રૂના ઢગલામાં અગ્નિ પડવાથી તે તરત બળી જાય છે, તેથી મનુષ્ય મારા ગોવિંદ નામનું સ્મરણ કરીને પવિત્ર થઈ જવું. પરંતુ જે નામના ભરોસે પાપ કરે છે તેની રક્ષા નામ કદી કરતું નથી. અથવા જે દરરોજ મુજ ગોવિંદનું કીર્તન અને પૂજન કરતો રહીને ગૃહસ્થ આશ્રમમાં નિવાસ કરે છે તે પાપથી મુક્ત થઈ જાય છે. તાત, ગંગાના રમણીય તટ પર ચંદ્રમાની મંગળમય વેળામાં કરોડો ગોદાન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તેનાથી 1000 ગણું વધારે ફળ ગોવિંદનું નામ કીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. કીર્તન કરનાર મનુષ્ય મારા વૈકુંઠ ધામમાં સદા નિવાસ કરે છે. યો વૈવ ગૃહાશ્રમ ત્યક્ત્વા મચ્ચિત્તો જાયતે નરઃ નિત્યં સ્મરતિ ગોવિંદં સર્વ પાપ ક્ષયો ભવેત્. બ્રહ્મ હત્યાયુતં તેન કૃતં ગુર્વંગનાગમઃ શતં શતસહસ્રં ચ શેષ્ઠિ મધ્યસ્ય ભક્ષણં સ્વર્ણાદેહરણં ચૈવ તેષાં સંસર્ગ સંસર્ગક સ્વીરમ એતાન્યનાની પાપાની મહાંતિ પાતકાની ચ અગ્નિમ પ્રાપ્ય યથા તુલમ તૃણમાશુ પ્રણશ્યતિ તસ્મા અન્નનામમ ગોવિંદમ સ્મૃત્વા પુતો ભવેન્નરઃ નરઃ યો વા ગૃહાશ્રમે તિષ્ઠેન્નિત્યમ ગોવિંદ ઘોષણમ કૃત્વા ચ પૂજયિત્વા ચસ પાપ સં પાપ અંતરો ભવેત. ભાગીરથી તટે રમ્યે ખગસ્ય ગ્રહણે શિવે ગવામ કોટિ પ્રદાનેન યત ફલમ લભતે નરઃ તત ફલમ સમાવાપ્નોતિ સહસ્ત્રમ ચાધિકમ ચ યત ગોવિંદ કીર્તને તાત મત્પુરે ચાક્ષયમ વસત. 49મા અધ્યાયના 50-56 શ્લોક સંખ્યા. પુરાણોમાં મારી કથા સાંભળવાથી મનુષ્ય મારી સમાનતા પ્રાપ્ત કરે છે. જે પુરાણની કથા સંભળાવે છે તેને મારું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. તેથી દરરોજ પુરાણનું શ્રવણ કરવું જોઈએ. હે વિપ્રવર, હવે હું સતી સ્ત્રીઓમાં જે અત્યંત ઉત્કૃષ્ટ ગુણ હોય છે તેનું વર્ણન કરું છું. સતી સ્ત્રીનો વંશ શુદ્ધ હોય છે, તે સદા લક્ષ્મી નિવાસ કરે છે. સતીના પિતૃકુળ અને પતિકુળ બંને કુળને તથા તેના સ્વામીને પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે સ્ત્રીઓ પોતાના જીવનનો પૂર્વકાળ પુણ્ય પાપ મિશ્રિત કર્મમાં વ્યતીત કરીને પછી પણ પતિવ્રતા થાય છે તેમને પણ મારા લોકની પ્રાપ્તિ થાય છે. જે સ્ત્રી પોતાના સ્વામીનું અનુગમન કરે છે તે શરાબી બ્રહ્મ હત્યારો તથા બધા પ્રકારના પાપોથી પૂર્ણ પતિને પણ પાપ મુક્ત કરીને પોતાની સાથે સ્વર્ગમાં લઈ જાય છે. જે મૃત્યુ પામેલા પતિની પાછળ પ્રાણ ત્યાગીને જાય છે તેને સ્વર્ગની પ્રાપ્તિ નિશ્ચિંત છે. જે સ્ત્રી પતિનું અનુગમન કરે છે તે મનુષ્યના શરીરમાં જેટલા એટલે કે 3.5 કરોડ રૂંવાટા હોય છે તેટલા વર્ષો સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. જો પતિની મૃત્યુ ક્યાંક દૂર થઈ જાય તો તેનું કોઈ ચિહ્ન લઈને ચિતાના અગ્નિમાં પ્રાણ ત્યાગ કરે છે, તે પોતાના પતિનો પાપથી ઉદ્ધાર કરી દે છે. જે સ્ત્રી પતિવ્રતા હોય છે તેણે જો તેના પતિનું મૃત્યુ પ્રદેશમાં થાય તો તેનું કોઈ ચિહ્ન પ્રાપ્ત કરીને તેની સાથે તેને અગ્નિમાં પ્રવેશ કરવો જોઈએ. જો બ્રાહ્મણ જાતિની સ્ત્રી મૃત્યુ પામેલા પતિની સાથે ચિતામાં પ્રવેશ કરે તો તેને આત્મહત્યાનો દોષ લાગે છે. તેથી ન તો તે પોતાને અથવા તેના પતિને સ્વર્ગમાં પહોંચાડી શકે છે. તેથી બ્રાહ્મણ સ્ત્રી પતિની સાથે બળી મરવાની જરૂર નથી, આવી બ્રહ્માજીની આજ્ઞા છે. વિધવા બ્રાહ્મણીએ વૈધવ્ય વ્રતનું આચરણ કરવું જોઈએ. જે વિધવા સ્ત્રી એકાદશી વ્રત કરતી નથી તે બીજા જન્મમાં પણ વિધવા થાય છે તથા દરેક જન્મમાં દુર્ભાગ્યથી પીડિત રહે છે. માંસાહારી ભોજન કરવાથી અને વ્રત ન કરવાથી તે ચિરકાળ નરકમાં રહીને પછી કૂતરાની યોનિમાં જન્મ લે છે. જે કુળનાશીની વિધવા દુરાચારીણી થઈને વ્યભિચારી થાય છે તે નરક યાતના ભોગવ્યા બાદ 10 જન્મો સુધી ગર્ભ યોનિમાં જન્મ લે છે. પછી 2 જન્મો સુધી શિયાળ થઈને પછી મનુષ્ય યોનિમાં જન્મ લે છે. તેમાં પણ બાળ વિધવા થઈને દાસી ભાવને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણે કહ્યું, હે ભગવાન, જો તમારો મારા પર અનુગ્રહ હોય તો હવે કન્યાદાનના ફળનું વર્ણન કરો, તેની યથાર્થ વિધિ પણ જણાવો. શ્રી ભગવાને બોલ્યા, હે બ્રહ્મન, રૂપવાન ગુણવાન કુલીન તરુણ સમૃદ્ધશાળી અને ધન ધાન્યથી સંપન્ન વરને કન્યાદાન કરવાનું જે ફળ મળે છે તે સાંભળો. જે મનુષ્ય આભૂષણથી યુક્ત કન્યાનું દાન કરે છે તેના દ્વારા પર્વત વન અને કાનનો સહિત સંપૂર્ણ પૃથ્વીનું દાન થઈ જાય છે. જે પિતા કન્યા વિક્રયથી જીવિકા ચલાવે છે તે નરકમાં પડે છે. જે મૂર્ખ પોતાની પુત્રીને વેચી દે છે તેનો નરકમાંથી કદી ઉદ્ધાર થતો નથી. જે લોભવશ અયોગ્ય પુરુષને કન્યાદાન આપે છે તે રૌરવ નરકમાં પડીને પછી ચંડાળ થાય છે. યહ પુનઃ શુલ્કમ સ્નાતિ સ યાતિ નરકમ નરઃ વિકૃત્વા ચાત્મજામ મૂઢો નરકાન્ન નિવર્તતે લોભાદ સદૃશે પુંસી કન્યામ યસ્તુ પ્રયચ્છતિ રૌરવમ નરકમ પ્રાપ્ય ચાંડાલાત્વમ ચ ગચ્છતિ. 49મા અધ્યાયના 90-91 શ્લોક. વિદ્વાન પુરુષો જમાઈ પાસેથી કિંમત લેવાનો કદી વિચાર પણ મનમાં લાવતા નથી. પોતાના તરફથી જમાઈને જે કંઈ આપવામાં આવે છે તેનાથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. પૃથ્વી ગાય સોનું ધન ધાન્ય અને વસ્ત્ર વગેરે જે કંઈ જમાઈને દહેજના રૂપમાં આપવામાં આવે છે તે બધું અક્ષય ફળ આપનારું થાય છે. જેમ કપાયેલું દોરડું ઘડાની સાથે સ્વયં પણ કૂવામાં પડી જાય છે તે જ પ્રમાણે જો દાતા સંકલ્પ કરેલા દાનને ભૂલી જાય છે અને દાન લેનાર પુરુષ તેને યાદ કરાવીને માગતો નથી તો તેઓ બંને નરકમાં પડે છે. સાત્વિક પુરુષે જમાઈને દહેજ આપવા માટે નિશ્ચિત કરેલી બધી વસ્તુ અવશ્ય રાખવી જોઈએ. ન આપવાથી પહેલા તો તે નરકમાં પડે છે, પછી દાન લેવાવાળા દાસ રૂપે જન્મ ગ્રહણ કરે છે. જે બહુ ખાતો હોય, જે વધારે દૂર રહેતો હોય, અતિ ધનવાન હોય, જે બહુ દુષ્ટ હોય, જેનું કુળ ઉત્તમ ન હોય તથા જે મૂર્ખ હોય, આવા 6 લોકોને કન્યા ન આપવી જોઈએ. એ જ પ્રમાણે અતિવૃદ્ધ, અત્યંત દીન, રોગી, અતિ નિકટ રહેનાર, અત્યંત ક્રોધી અને અસંતુષ્ટ આ 6 વ્યક્તિઓને પણ કન્યાદાન ન કરવું જોઈએ. ધનના લોભથી અથવા સન્માન મળવાની આશાથી જે કન્યા આપે છે અથવા કન્યા બતાવીને બીજી સાથે લગ્ન કરી દે છે તે પણ નરક ગામી થાય છે. જે દરરોજ આ અતિ પુણ્યમય ઉપાખ્યાનનું શ્રવણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય છે. અધ્યાય 40મો પૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.